મિત્રો, જીવનમાં આવતો દરેક અનુભવ સારો હોય કે ખરાબ એ આપણો ગુરુ જ છે. જ્યારે સફળતા મળે ત્યારે આત્મવિશ્વાસ મળે છે, અને જ્યારે નિષ્ફળતા મળે ત્યારે સમજ મળે છે, શીખ મળે છે. જો બાળક ચાલતા શીખતું હોય અને પડી જાય તો શું એ ચાલવાનું છોડી દે છે? ના, એ ફરી ઊભું થાય છે, કારણ કે એને ખબર છે કે પડવું એ શીખવાનો એક ભાગ જ છે. જેમ થોમસ આલ્વા એડિસને હજારો પ્રયાસો પછી બલ્બ બનાવ્યો હતો, એમણે કહ્યું હતું કે હું નિષ્ફળ થયો નથી, મેં માત્ર હજારો એવા રસ્તા શોધ્યા છે જે કામ કરતા નથી. આપણા જીવનમાં પણ કંઈક આવું જ છે. દરેક ભૂલ આપણને વધુ સારા બનાવે છે, દરેક મુશ્કેલી આપણને વધુ મજબૂત બનાવે છે, દરેક અનુભવ આપણને આગળ વધવા માટે તૈયાર કરે છે. એટલે આજથી જ નક્કી કરીએ, નિષ્ફળતાથી ડરીશું નહીં અને અનુભવમાંથી શીખતા રહીશું, અને જીવનને આપણા શ્રેષ્ઠ ગુરુ તરીકે સ્વીકારી ચાલતા રહીશું. કારણ કે દરેક અનુભવ કંઈક શીખ જરૂર આપે છે.